श्रीमद् देवी भागवत स्कंद चौथो अध्याय 22। कंस ना हाथे मरनार देवकीना छ बाळकोना पूर्व जन्मनी कथा तथा देवताओं ने दानवों अंशावतार नु वर्णन। जन्मेजय पूछ्यु पितामह, તે બાળકે પૂર્વજન્મમાં એવું શું પાપ કર્યું હતું જેના પરિણામે તે જન્મતા જ કંસના હાથે મૃત્યુના મુખમાં જતો રહ્યો? મુનિવર નારદજી, જે પરમ જ્ઞાની, ધર્મપરાયણ અને બ્રહ્મવેતાઓમાં મુખ્ય છે, તેમણે આવું પાપ કેમ કર્યું? પાપ કરનાર અને પાપ કરાવનાર બંને એક સરખા પાપી છે એવું વિદ્વાનો કહે છે, તો પછી નારદજીએ દુરાચારી કંસને આવા ઘોર પાપકર્મમાં પ્રવૃત્ત કરવાની પ્રેરણા કેમ આપી? આ સંબંધમાં મને સંશય થાય છે, તેથી આપ મને કહેવાની કૃપા કરો કે ક્યાં કર્મ પરિપક્વ થવાથી તે બાળકનું મૃત્યુ થયું? વ્યાસજી કહે છે, નારદજી ક્યારેય જુઠ્ઠું બોલતા નથી, તે મહાન સત્યવાદી અને પુણ્યાત્મા પુરુષ છે। દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે તે હંમેશા પ્રવૃત્ત રહે છે, તેના કારણે જ તેમણે દેવકીના 6 પુત્રોને જન્મતા જ મરાવી નાખ્યા। તે મરણ પામેલા બાળકો ષડગર્ભ નામના દેવતા હતા, શ્રાપને લીધે તેમનું મૃત્યુ નિશ્ચિંત હતું, તેથી તે મરી ગયા। રાજન, તેમના શ્રાપનું કારણ પણ કહું છું, સાંભળો। સ્વયંભૂ મન્વંતરના સમયની વાત છે। મનિવર મરીચીના 6 મહાન બળવાન પુત્ર હતા। મરીચીની ઉરણા નામની પત્નીથી તેમનો જન્મ થયો હતો। તેઓ ધર્મશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા। એકવાર બ્રહ્માજીની કોઈ ચેષ્ટાને જોઈને આ મુનિપુત્રોને હસવું આવ્યું, ત્યારે બ્રહ્માજીએ તેમને શ્રાપ આપ્યો, તમે અહીં રહેવા લાયક નથી, પૃથ્વી પર દૈત્ય યોનિમાં તમારો જન્મ થાવ। રાજન, તે ષડગર્ભો કાલનેમી નામના દૈત્યોના પુત્રો થયા અને બીજા જન્મમાં તેઓ હિરણ્યકશ્યપુના પુત્રો થયા, પરંતુ તેમને પૂર્વ જન્મની સ્મૃતિ હતી, તેથી પૂર્વ જન્મના શ્રાપથી ભયભીત થઈને આ જન્મમાં શાંતિપૂર્વક સાવધાની સાથે તપ કરવા લાગ્યા, ત્યારે બ્રહ્માજી તેમના ઉપર પ્રસન્ન થઈ વરદાન આપવા આવ્યા। બ્રહ્માજીએ કહ્યું, મહાભાગ, તમે મારા કૃપાપાત્ર પૌત્ર છો, પૂર્વકાળમાં મેં તમને શ્રાપ આપ્યો હતો, પરંતુ હવે હું તમારા પર પ્રસન્ન છું, તમારી ઈચ્છા હોય તે વરદાન માગો। વ્યાસજી કહે છે, બ્રહ્માજીનું વચન સાંભળીને ષડગર્ભો પ્રસન્ન થયા। તેઓ તેમનું કાર્ય સિદ્ધ કરવા પ્રયત્નશીલ તો હતા જ, તેથી તેમણે તેમનું ઈચ્છિત વરદાન માગી લીધું। ષડગર્ભ બોલ્યા, પિતામહ બ્રહ્માજી, જો આ પ્રસન્ન હો તો અમને મનમાન્ય વરદાન આપવાની કૃપા કરો। અમારી ઈચ્છા છે કે જેટલા દેવતાઓ, મનુષ્યો, ગંધર્વો અને સિદ્ધો છે તે બધાથી અમે મરીએ નહીં, અમને કોઈ મારી ન શકે। વ્યાસજી કહે છે, બ્રહ્માજીએ તેમને કહ્યું, તમારી આ ઈચ્છાઓ પૂરી થશે, હવે તમે જઈ શકો છો, મારી વાણી અફર છે। રાજન, જ્યારે બ્રહ્માજીએ ષડગર્ભોને વરદાન આપ્યું ત્યારે તે અત્યંત પ્રસન્ન થયા, પરંતુ હિરણ્યકશ્યપુ આ લોકોના વ્યવહારથી નારાજ થયો। તેણે ક્રોધિત થઈને કહ્યું, પુત્રો, તમે મને બાજુ પર રાખીને બ્રહ્માને પ્રસન્ન કર્યા, આવા બળવાન હોવા છતાં પણ તમે વરદાન મેળવવા બ્રહ્માની સ્તુતિ કરી અને મારા વાત્સલ્યને ઠુકરાવી દીધું, તેથી હું તમારો ત્યાગ કરું છું। તમે પાતાળમાં ચાલ્યા જાઓ, અત્યાર સુધી ષડગર્ભ તરીકે તમે ઉજાગર હતા, પરંતુ હવે પાતાળમાં જઈને નિંદ્રાધીન થઈને પડ્યા રહો, ત્યાર પછી દરેક વર્ષે એક એક કરીને તમારે દેવકીના ગર્ભથી જન્મ લેવો પડશે। તમારો પૂર્વ જન્મનો પિતા કાલનેમી તે સમયે કંસ તરીકે જન્મ લેશે અને જન્મતા જ તમે તે કંસના હાથે મરાશો। વ્યાસજી કહે છે, હિરણ્યકશ્યપુના આવા શ્રાપને કારણે તે ષડગર્ભોને વારંવાર દેવકીના ગર્ભમાં આવવું પડ્યું અને શ્રાપ પ્રમાણે ક્રમશઃ તે 6 બાળકોના મૃત્યુ થયા। સાતમી વાર શેષજી તેમના અંશથી દેવકીના ગર્ભમાં પધાર્યા. સંયોગવશ તે ગર્ભ પાંચમે મહિને સ્ત્રવી પડ્યો, એની લોક ચર્ચા શરૂ થઈ. પરંતુ યોગ માયાએ બળપૂર્વક તે ગર્ભને ખેંચીને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી દીધો. દેવકીનો ગર્ભ સ્ત્રવી પડ્યો એ વાતની દુરાત્મા કંસને ખબર પડી, તે ખૂબ રાજી થયો. દેવકીના આઠમા ગર્ભમાં ભગવાન સ્વયં પધાર્યા. દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવું અને ભૂમિનો ભાર ઉતારવો એ તેમના અવતાર કાર્યનું મુખ્ય પ્રયોજન હતું. જન્મેજયે કહ્યું, મુનિવર, વસુદેવજી કશ્યપજીના અંશ છે, તેમને ત્યાં ભગવાન શેષ નારાયણ અને વિષ્ણુ તેમના અંશથી પ્રગટ થયા હતા. તે તો આપે કહ્યું, હવે પૃથ્વીની પ્રાર્થનાથી તેનો ભાર ઉતારવા માટે દેવતાઓના જે અવતારો થયા તે પણ કહેવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, જે જે દેવતાઓ અને દાનવો પોતપોતાના અંશથી પૃથ્વી પર જન્મ્યા છે તેની કથા સંક્ષેપમાં હું તમને કહું છું, સાંભળો. વસુદેવજી કશ્યપના અંશથી અને દેવકી અદિતિના અંશથી પ્રગટ થયા હતા. વસુદેવજી કશ્યપના અંશથી અને દેવકી અદિતિના અંશથી પ્રગટ થયા હતા. બળદેવજી શેષનાગના અંશ હતા. આ બધાના પ્રગટ થયા પછી ધર્મપુત્ર નારાયણની વાત જે પહેલા કરી છે તે જ શ્રીમાન સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ થઈને પધાર્યા. મુનિવર નારાયણ શ્રીકૃષ્ણ રૂપમાં પ્રગટ થવાથી તેમના નાના ભાઈ નર હતા તે અર્જુન બનીને આવ્યા. ધર્મના અંશથી યુધિષ્ઠિર, વાયુના અંશથી ભીમસેન તથા અશ્વિની કુમારોના અંશથી નકુલ અને સહદેવ પધાર્યા. કર્ણ સૂર્યના અંશ હતા, વિદુરજી ધર્મના અંશ હતા, દ્રોણાચાર્યજી બૃહસ્પતિના અંશ હતા અને અશ્વસ્થામા રુદ્રના અંશથી પ્રગટ થયા પ્રગટ્યા હતા. વિદ્વાનો કહે છે કે સમુદ્ર સંતનું બન્યા હતા અને ગંગા તેમના પત્ની હતા. પુરાણ પ્રસિદ્ધ ગંધર્વ રાજ દેવક બનીને પૃથ્વી પર પધાર્યા હતા. ભીષ્મ પિતામહ અને વસુ તથા રાજા વિરાટને મરુદગણના અંશ કહેવાય છે. અરિષ્ટ નેમિનો પુત્ર હંસ હતો, તે ધૃતરાષ્ટ્ર બન્યો. કૃપાચાર્યને કોઈ એક મરુદગણના અંશ અને કૃતવર્માને કોઈ બીજા મરુદગણના અંશ કહેવાય છે. રાજન દુર્યોધન કળિયુગનો અંશ અને શકુની દ્વાપરનો અંશ હતો. સોમનંદન સુવર્ચા તે પૃથ્વી પર સોમ પ્રયુ યાદવ નામથી જન્મ્યા હતા. ધૃષ્ટ ધૂમ્ન અને શિખંડી ક્રમશઃ અગ્નિ અને રાક્ષસના અંશ હતા. પ્રદ્યુમ્ન સનંતકુમારના અંશ અને દ્રુપદ વરુણના અંશ હતા. સ્વયં ભગવતી લક્ષ્મી દ્રૌપદી બનીને પધાર્યા હતા. દ્રૌપદીના પાંચેય પુત્રો વિશ્વદેવના અંશ હતા. સિદ્ધિ ધૃતિ અને મતિ આ ત્રણેય દેવીઓ કુંતી માદરી અને ગાંધારના રૂપમાં આવ્યા હતા. જેમને ભગવાન શ્રીકૃષ્ણના ધર્મપત્ની થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું તે બધા સ્વર્ગની દિવ્ય રમણીઓ હતા. ઇન્દ્રના સંપર્કમાં રહેવાવાળા બધા ઇન્દ્રની પ્રેરણાથી ધરાતલ પર દુરાચારી નરેશો બનીને આવ્યા હતા. શિશુપાલ હિરણ્યકશિપુનો અંશ હતો. વિપ્રચિત જરાસંઘ તથા પ્રહલાદ શલ્ય બનીને આવ્યા હતા. કાલનેમી કંસ બન્યો હતો. હયશિરા કેશી બન્યો. બલીનો પુત્ર કુકુમી અરિષ્ટાસુર બન્યો, જે શ્રીકૃષ્ણના હાથે ગોકુળમાં મરાયો. અનુરાધ દુષ્ટકેતુ બન્યો. ભગદત્ત બાસ્કલ બન્યો. લંબ ને પ્રલંબાસુરનું શરીર મળ્યું અને ખર ધેનુકાસુર બન્યો. વારાહ અને કિશોર નામના ભયંકર દૈત્યો તે ચાણુર અને મુષ્ટિક નામે પહેલવાન બન્યા. દીતી પુત્ર અરિષ્ટાસુર હતો તે કોલિયા પીડ હાથી બન્યો. બલિની પુત્રી પૂતના બની અને નાનો ભાઈ બકાસુર બન્યો. યમ રુદ્ર કામ અને ક્રોધ આ ચારના અંશથી અશ્વસ્થામાનો જન્મ થયો. જે સમયે બ્રહ્મા વગેરે મુખ્ય દેવતાઓ સ્તુતિ કરવા ભગવાન શ્રી હરિ પાસે ગયા હતા ત્યારે ભગવાને તેમને કાળા અને સફેદ રંગના બે વાળ એટલે કે કેશ આપ્યા હતા. પૃથ્વીનો ભાર ઉતારવા માટે તે કાળા વાળથી શ્રી કૃષ્ણને સફેદ વાળમાંથી મહાભાગ બળભદ્રજી પ્રગટ થયા. જે મનુષ્ય ભક્તિ ભાવ સાથે અંશા અવતારના પ્રસંગને સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈને તેના ભાઈ ભાંડુઓ સાથે આનંદને પ્રાપ્ત થશે. અધ્યાય 22 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.